श्री ब्रह्म पुराण अध्याय 84 द्रविडनो वध, यदुकुलनो संहार, अर्जुननो पराभव अने पांडवोनो महाप्रस्थान। व्यासजी कहे छे, मुनियो बलशाली भगवान बलरामजीए जे अन्य पराक्रम कर्यु हतु ते पण सांभळो। द्रविड नामे प्रसिद्ध एक महापराक्रमी वानर हतो, जे देवद्रोही दैत्यपति नरकासुरनो मित्र हतो। एने देवताओ साथे शत्रुता करी लीधी हती। ए कहेतो हतो के श्रीकृष्णे देवताओना कहेवाथी ज नरकासुरनो वध कर्यो छे, तेथी हूँ बधा देवताओथी आनो बदलो लईश। आवा निश्चय साथे ते यज्ञनो विध्वंस अने मृत्यलोकनो विनाश करवा लाग्यो। अज्ञानथी मोहित होवाना कारणे तेणे साधु पुरुषोनी मर्यादा तोड़ी नाखी અને દેહધારી જીવોનો સંહાર શરૂ કરી દીધો। તે ચંચળ વાનર દેશ, નગર અને ગામોમાં આગ ચાંપવા લાગ્યો। ક્યાંક મોટા પર્વત નાખીને ગામોને કચડી નાખતો હતો, પર્વતો ઉખાડીને સમુદ્રના જળમાં નાખી દેતો હતો અને સ્વયં પણ સમુદ્રમાં ઘૂસીને એનું મંથન કરતો હતો। આના કારણે સમુદ્ર ખળભળીને પોતાની સીમા ઓળંગીને આગળ વધી જતો તથા કિનારા પર વસેલા ગામ અને નગરોને ડૂબાડી દેતો હતો। આ વાનર ઈચ્છા અનુસાર વિશાળ રૂપ ધારણ કરીને ખેતીને નષ્ટ કરતો હતો। એ દુરાત્માએ સમગ્ર જગતની વિરુદ્ધ કાર્ય આરંભ કરી દીધું હતું। ક્યાંક કોઈ સ્વાધ્યાય કે વસટકારની પ્રવૃત્તિનું નામ પણ લેતું ન હતું। એના દ્વારા લોકો બહુ ત્રસ્ત થઈ ગયા હતા। એક દિવસ રેવત પર્વતના ઉદ્યાનમાં બલભદ્રજી અને મહાભાગા રેવતીજી વિહાર કરી રહ્યા હતા। એમની સાથે બીજી પણ સુંદર સ્ત્રીઓ હતી। બલભદ્રજી રમણીઓની મધ્યમાં વિરાજમાન હતા અને તે સ્ત્રીઓ એમના સુએશનું ગાન કરી રહી હતી। તે સમયે દ્રિવિદ પણ ત્યાં આવ્યો અને એમની સામે ઊભો રહીને એમની નકલ કરવા લાગ્યો। તે દુષ્ટ વાનર તે યુવતીઓની સામે જોઈ જોઈને જોર જોરથી હસવા લાગ્યો। એ જોઈને બલભદ્રજીએ ક્રોધપૂર્વક એને ધમકાવ્યો, પરંતુ તેમની પરવા કર્યા વિના એ કિલકારીઓ કરવા લાગ્યો। ત્યારે બલરામજી બહુ ક્રોધપૂર્વક પોતાનું મુશળ હાથમાં લીધું, સામે વાનરે પણ એક શિલા ઉપાડી લીધી અને તે શિલા બલભદ્રજી પર ફેંકી, પરંતુ તેમણે મુશળ દ્વારા તે શિલાના હજારો ટુકડા કરી નાખ્યા। દ્વિવિધે બલરામજીના મુશળનો વાર બચાવીને એમની છાતીમાં જોરથી મુક્કો માર્યો। પછી બલરામજીએ પણ ક્રોધપૂર્વક મુક્કાનો એના માથા પર પ્રહાર કર્યો, તેથી તે લોહી ઓકતો નિર્જીવ થઈને પૃથ્વી પર પડી ગયો। જ્યારે તે ભૂમિ પર પડ્યો ત્યારે તેના શરીરના આઘાતથી તે પર્વત શિખરોના સેંકડો ટુકડા થઈ ગયા, જાણે તેના પર વજ્ર પડ્યું હોય। તે સમયે દેવતાઓએ બલરામજી ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી અને તેમની બહુ પ્રશંસા કરી। તેઓ બોલ્યા, પ્રભુ, આપે બહુ સુંદર કાર્ય કર્યું। આ દૃષ્ટ વાનર દૈત્યોનો સહાયક હતો, આના કારણે આખું જગત સંકટમાં હતું। સૌભાગ્યની વાત છે કે સદાને માટે મરાઈ ગયો। આ પ્રમાણે આ પૃથ્વીને ધારણ કરનારા પરમ બુદ્ધિમાન બલરામજીના અનેક અદ્ભુત પરાક્રમ છે, જેમની કોઈ ગણના નથી। આ રીતે આ જગતનો ઉપકાર કરવા માટે બલરામ સહિત ભગવાન શ્રી કૃષ્ણે દૈત્યો અને દુષ્ટ રાજાઓનો વધ કર્યો। ત્યારબાદ અર્જુન સાથે મળીને ભગવાને અનેક અક્ષરની સેનાઓનો વધ કરાવીને આ પૃથ્વીનો ભાર ઉતાર્યો। આ પ્રમાણે સઘળા દુષ્ટ રાજાઓનો વધ કરાવીને ભૂભાર ઉતાર્યા પછી એમણે બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત બનાવીને પોતાના કુળનો પણ સંહાર કરી નાખ્યો। અંતે સ્વયંભૂ શ્રી કૃષ્ણ દ્વારકાપુરી છોડીને પોતાના અંશભૂત બલરામ વગેરેની સાથે ફરી પોતાના આશ્રય એવા પરમધામમાં ચાલ્યા ગયા। મુનિઓએ પૂછ્યું, બ્રાહ્મણ, ભગવાને બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત બનાવીને કઈ રીતે પોતાના કુળનો સંહાર કર્યો? વ્યાસજી બોલ્યા, એક સમયની વાત છે, પિંડારક નામના મહાતીર્થમાં વિશ્વામિત્ર, કણ્વ અને મહામુનિ નારદ પધાર્યા હતા। ત્યાં યાદવ કુમારોએ એમના દર્શન કર્યા। બધા કુમારો યુવાનીના મદથી ઉન્મત હતા, તેથી ભાવિની પ્રેરણાથી તેમણે જાંબતી કુમાર સાંબને સ્ત્રી વેશમાં શણગારીઓ અને મુનિઓને પ્રણામ કરીને વિનિત ભાવે પૂછ્યું, મહર્ષિઓ, આ સ્ત્રી પુત્રને અભિલાષા રાખે છે, જણાવો કે તે પુત્રને જન્મ આપશે કે પુત્રીને. બધા મહર્ષિઓ દિવ્ય જ્ઞાનથી સંપન્ન હતા, છતાં યદુકુમારોએ તેમની સાથે કપટ કર્યું એ જોઈને ઉત્તમ વ્રતનું પાલન કરનારા તે મહર્ષિઓ યાદવના નાશ માટે શ્રાપ આપતા કહ્યું, આ સ્ત્રી એક મુશળ ઉત્પન્ન કરશે જેનાથી સંપૂર્ણ યદુકુળનો સંહાર થઈ જશે. પછી કુમારોએ દ્વારકામાં આવીને ઉગ્રસેનને બધી વાત કહી સાંબના પેટમાંથી મુશળ પેદા થયું. ઉગ્રસેને તે મુશળને કુટાવીને ચૂર્ણ બનાવી દીધું. જે ટુકડો બચ્યો હતો એ સમુદ્રમાં નખાવી દીધો. તે ચૂર્ણ એરકા નામક ઘાસ રૂપે ઉત્પન્ન થયું. મુશળનો ટુકડો જે સમુદ્રમાં ફેંકી દીધો હતો તે ટુકડાને એક માછલી ગળી ગઈ. એનો આકાર તોમર અસ્ત્ર જેવો હતો. તે માછલી માછીમારોની જાળમાં ફસાઈ ગઈ. જ્યારે તેનું પેટ ચીરવામાં આવ્યું ત્યારે ટુકડો મળ્યો, અને તે ટુકડો જરા નામક વ્યાધે લઈ લીધો. ભગવાન શ્રી કૃષ્ણ આ બધી વાતોને સારી રીતે જાણતા હતા, છતાં તેમને વિધાતાના વિધાનને બદલવાનું યોગ્ય ન લાગ્યું. દરમિયાન દેવતાઓએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે પોતાનો દૂત મોકલ્યો. તેણે એકાંતમાં ભગવાનને પ્રણામ કરીને કહ્યું, ભગવાન, વસુ, અશ્વિની કુમાર, મરુદગણ, આદિત્ય, રુદ્ર તથા સાધ્ય વગેરે દેવતાઓની સાથે ઇન્દ્રે મને દૂત બનાવીને મોકલ્યો છે. પ્રભુ, દેવતાઓ આપને જે નિવેદન કરવા ઈચ્છે છે તે આ પ્રમાણે છે. સાંભળો, દેવતાઓની પ્રાર્થનાથી આપે જ આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતાર લીધો હતો તેને આજે 100 વર્ષથી વધારે થઈ ગયા. હવે દેવતાઓ આપનાથી સનાથ થઈને સ્વર્ગમાં નિવાસ કરે. જગન્નાથ, જો આપને સ્વીકાર હોય તો હવે પોતાના પરમધામમાં પધારો. શ્રી ભગવાન બોલ્યા, દૂત, તમે જે કહો છો તે બધું હું જાણું છું, તેથી મેં યાદવોના સંહારનું કાર્ય આરંભ કરી દીધું છે. જો યદુવંશીઓનો સંહાર નહીં થાય તો આ પૃથ્વી પર બહુ મોટો ભાર રહી જશે, તેથી હું 7 રાત્રિની અંદર જ સત્વરે આ ભારને પણ ઉતારી નાખીશ. જે પ્રમાણે મેં દ્વારકાપુરી વસાવવા માટે સમુદ્ર પાસે ભૂમિ માગી હતી તે જ પ્રમાણે એને ભૂમિ પાછી પણ આપી દઈશ, અને યાદવોનો સંહાર કરીને પોતાના પરમધામમાં જઈશ. દેવરાજ, ઇન્દ્ર તથા દેવતાઓએ એમ માનવું જોઈએ કે હું બલરામજીની સાથે હવે પોતાના ધામમાં આવી જ ગયો. આ પૃથ્વીના ભારરૂપી જે જરાસંઘ વગેરે રાજા હતા એ બધા મરાઈ ગયા, તેમ છતાં યાદવોનો ભાર તેમનાથી પણ વધારે છે. તેથી પૃથ્વીના આ મહાભારને ઉતારીને જ હું દેવલોકની રક્ષા માટે પોતાના ધામમાં આવીશ. ભગવાન વાસુદેવના પ્રમાણે કહ્યા પછી દેવદૂત એમને પ્રણામ કરીને ચાલ્યો ગયો. આ બાજુ દ્વારકાપુરીમાં દિવસ રાત વિનાશસૂચક દિવ્ય ભૂમિ તથા અંતરિક્ષ સંબંધી ઉત્પાદ થવા લાગ્યા. એ જોઈને એ ભગવાને યાદવને કહ્યું, જુઓ, આ અત્યંત મહાન ઉત્પાતો થઈ રહ્યા છે, એની શાંતિ માટે આપણે બધા સત્વરે પ્રભા ક્ષેત્રમાં જઈએ. તે સમયે મહાન ભગવત ભક્ત ઉદ્ધવજીએ શ્રી હરિને પ્રણામ કરીને કહ્યું, ભગવાન, હવે મારે શું કરવું જોઈએ? આજ્ઞા આપો. મને લાગે છે કે આપ આ સમસ્ત યદુકુળનો સંહાર કરવા ઈચ્છો છો. કેમ કે મને જે સંકેત દેખાય છે તે આ કુળના વિનાશની સૂચના આપનારા છે. શ્રી ભગવાન બોલ્યા, ઉદ્ધવ, તમે મારી કૃપાથી પ્રાપ્ત દિવ્ય ગતિ દ્વારા ગંધમાદન પર્વત પર પવિત્ર બદ્રિકાશ્રમ તીર્થમાં ચાલ્યા જાઓ. તે શ્રી નરનારાયણનું સ્થાન છે. ત્યાંની ભૂમિ બહુ પવિત્ર છે. તે તીર્થમાં મારું ચિંતન કરતા રહીને નિવાસ કરો. પછી મારી કૃપાથી તમને ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થશે. હું આ કુળનો સંહાર કરીને પોતાના ધામમાં જઈશ. મારા ગયા પછી સમુદ્ર આ દ્વારકાપુરીને ડૂબાડી દેશે. ભગવાન નામ કહ્યા પછી ઉદ્ધવજી તેમને પ્રણામ કરીને નરનારાયણના આશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાર પછી સગળા યાદવો શીઘ્રગામી રથ પર આરૂઢ થઈ બલરામ અને શ્રીકૃષ્ણ વગેરેની સાથે પ્રભાસ ક્ષેત્રમાં ગયા. ત્યાં જઈને કુકુર અને અંધક વંશના બધા લોકોએ પ્રસન્નતાપૂર્વક મદિરા પાન કર્યું. પાન કરતી વેળાએ એમનામાં પરસ્પર સંઘર્ષ થયો. જેથી વિનાશ કરનારો કલહાગ્નિ પ્રજ્વલિત થઈ ગયો. દેવને આધીન થઈને એમણે એકબીજાને શસ્ત્રોથી મારવાનો આરંભ કર્યો. જ્યારે શસ્ત્રો સમાપ્ત થઈ ગયા ત્યારે જ પાસે જ ઉગેલું એરકા નામનું ઘાસ બધાએ ઉખાડી લીધું. તે ઘાસ તેમના હાથમાં આવ્યા બાદ વજ્ર જેવું દેખાવા લાગ્યું. તેના દ્વારા તેઓ એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. પ્રદ્યુમ્ન, સાંબ, કૃતવર્મા, સાત્યકી, અનિરુદ્ધ, પૃથુ, વિપુથુ, ચારુવર્મા, સુચારુ તથા ક્રૂર વગેરે બધા યાદવો એરકારૂપી વજ્રથી એકબીજાને મારવા લાગ્યા. શ્રી હરિએ યાદવોને આમ કરતા રોક્યા, પરંતુ તેઓ તેમને પોતાના વિપક્ષીના સહાયક માનવા લાગ્યા અને તેમની અવગણના કરીને પરસ્પર પ્રહાર કરતા જ રહ્યા. આથી ભગવાન શ્રી કૃષ્ણને પણ ક્રોધ આવ્યો, માટે તેમણે પણ તેમનો વધ કરવા માટે એરકા ઉપાડી લીધું. હાથમાં આવતા જ તે એરકા લોઢાનું મૂસળ બની ગયું. એ મૂસળથી ભગવાને એક સાથે બધા યાદવોનો સંહાર કરી નાખ્યો તથા બીજા બધા એકબીજા સાથે લડીને નષ્ટ થઈ ગયા. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણનો જૈન નામક રથ દારૂકની સામે જ સમુદ્રમાં મધ્યવર્તી માર્ગ દ્વારા સત્વરે ચાલ્યો ગયો. તેમાં જોતરેલા ઘોડાએ રથને લઈને ઉડી ગયા. પછી શંખ, ચક્ર, ગદા, સારંગ, ધનુષ્ય, બંને અક્ષય, તુણીર અને ખડગ આ બધા અસ્ત્ર શસ્ત્ર ભગવાનની પરિક્રમા કરીને સૂર્યના માર્ગે ચાલ્યા ગયા. ક્ષણભરમાં ત્યાં સગળા યાદવોનો સંહાર થઈ ગયો. માત્ર શ્રી કૃષ્ણને દારૂક રહી ગયા. તે બંને ફરતા ફરતા આગળ જઈને જોયું તો બલરામજી એક વૃક્ષ નીચે આસન લગાવીને બેઠા છે અને એમના મુખમાંથી એક વિશાળ નાગ નીકળી રહ્યો છે. તે મહાકાય સર્પ એમના મુખમાંથી નીકળીને સિદ્ધો અને નાગો દ્વારા પૂજા ગ્રહણ કરીને સમુદ્ર તરફ ચાલ્યો ગયો. સમુદ્રે આગળ આવીને એને અર્ધ આપ્યો. ત્યાર પછી એણે સમુદ્રના જળમાં પ્રવેશ કર્યો. આ પ્રમાણે બલરામજીનું પ્રયાણ જોઈને શ્રી કૃષ્ણે દારૂકને કહ્યું, તમે દ્વારકામાં જઈને આ બધી વાત વસુદેવજી અને ઉગ્રસેનજીને કહો. બલરામજી ચાલ્યા ગયા. યદુવંશીઓનો સંહાર થઈ ગયો અને હું પણ યોગ દ્વારા પરમધામમાં ચાલ્યો જઈશ. આ બધી વાત કરીને દ્વારકાવાસી લોકો અને ઉગ્રસેનને એ પણ કહેજો કે હવે આ સંપૂર્ણ દ્વારકાપુરીને સમુદ્ર ડૂબાડી દેશે, તેથી તમે બધા અહીંથી જવા માટે તૈયાર થઈને અર્જુનના આગમનની પ્રતીક્ષા કરો. જ્યારે અર્જુન દ્વારકા છોડીને જાય ત્યારે દ્વારકામાં કોઈએ રહેવું નહીં, બધા અર્જુનની સાથે જ ચાલ્યા જાય. દારૂ, તમે કુંતી નંદન અર્જુનને જઈને મારી આ વાત કહો. દ્વારકામાં જે મારી પત્નીઓ છે એમની યથાશક્તિ રક્ષા કરે. આ પ્રમાણે કહીને અર્જુનને સાથે લઈને તમે દ્વારકામાં આવજો અને બધાને બહાર લઈ જજો. હવે યદુકુળમાં અનિરુદ્ધ કુમાર વ્રજનામ રાજા થશે. આ સાંભળીને દારૂકે ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર પ્રણામ કર્યા અને અનેક વાર તેમની પરિક્રમા કરીને ભગવાનની સૂચના અનુસાર તે ત્યાંથી ચાલ્યો ગયો. તેણે જઈને ભગવાનની સૂચના મુજબ બધું કાર્ય કર્યું. તે અર્જુનને બોલાવી લાવ્યો અને મહાબુદ્ધિમાન વજ્રને યાદવોનો વ્રજને રાજવોનો યાદવોનો રાજા બનાવ્યો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણે વાસુદેવ સ્વરૂપ પરબ્રહ્મને પોતાના આત્મામાં આરોપિત કરીને સમસ્ત ભૂતોમાં એમના વ્યાપ્ત હોવાની ધારણા કરી અને યોગસ્થ થઈને પોતાનો એક ચરણ બીજા ચરણ પર મૂકીને બેઠા. તેઓ બ્રાહ્મણ દુર્વાસાના વચનનું માન રાખવા ઈચ્છતા હતા. મહાભારતમાં પ્રસંગ આવ્યો છે કે એકવાર મહર્ષિ દુર્વાસા ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં પધાર્યા. ભગવાને એમનું બહુ સ્વાગત કર્યું. દુર્વાસાએ કહ્યું, તમે મારું એઠું આખા શરીરમાં ચોપડો. ભગવાને એવું જ કર્યું, પરંતુ એને પગની નીચે ન ચોપડ્યું જેથી તે બ્રાહ્મણના હેઠાનું અપમાન ન થઈ જાય. દુર્વાસાએ કહ્યું, જ્યાં જ્યાં હેઠું લાગ્યું છે તે બધા અંગ દુર્ભેદ્ય થઈ જશે અને જ્યાં નથી લાગ્યું તે શસ્ત્રથી વિંધાઈ જશે. તે જ સમયે જરા નામક વ્યાધ ત્યાં આવી ચડ્યો. તેણે મૂસળના બચેલા લોખંડના ટુકડામાંથી બાણ બનાવીને પોતાની પાસે રાખ્યું હતું. ભગવાનનો ચરણ તેને મૃગના આકારનો દેખાયો તે જોઈને તે ઊભો રહ્યો અને તે જ બાણથી તેણે ભગવાનના ચરણને વિંધી નાખ્યો. જ્યારે તે તેમની પાસે ગયો ત્યારે તેઓ તેને ચાર ભુજાધારી મનુષ્ય રૂપે દેખાયા. ભગવાનને જોતા જ તે તેમના ચરણોમાં પડી ગયો અને વારંવાર કહેવા લાગ્યો, પ્રભુ પ્રસન્ન થાઓ, મેં હરણ સમજીને અજાણતા અપરાધ કર્યો છે, તેથી ક્ષમા કરો. ત્યારે ભગવાને એને કહ્યું, વ્યાધ તો જરા પણ ગભરાતો નહીં, તો મારી કૃપાથી ઇન્દ્રલોકમાં ચાલ્યો જા. ભગવાને આટલું કહેતા જ ત્યાં સ્વર્ગમાંથી વિમાન આવી પહોંચ્યું અને તે વ્યાધ તેમાં બેસીને ભગવાનની કૃપાથી સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો. તેના ગયા પછી ભગવાન શ્રી કૃષ્ણે ત્રિવિધ ગતિને પાર કરીને પોતાના આત્મામાં અવ્યય, અચિંત્ય, અમલ, અજન્મા, અજર, અવિનાશી, અપ્રમેય, અખિલાત્મા તથા બ્રહ્મભૂત પોતાના જ વાસુદેવ સ્વરૂપમાં લીન થઈ ગયા. ત્યાર પછી અર્જુને સગળા યાદવોનું વિધિપૂર્વક પ્રેતકર્મ એટલે અર્ધદેહિક સંસ્કાર કર્યું. પછી વ્રજ વગેરે બધા લોકોને સાથે લઈને દ્વારકાપુરીમાંથી બહાર નીકળ્યા. શ્રી કૃષ્ણની હજારો પત્નીઓ પણ સાથે હતી. તે બધાને લઈને કુંતી નંદન અર્જુને ધીરે ધીરે પ્રયાણ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણે મૃત્યુ લોકમાં જે સુધર્મા સભા મંગાવી હતી તે અને પારિજાત વૃક્ષ બંને ત્યાંથી પાછા સ્વર્ગમાં ચાલ્યા ગયા. શ્રી હરિ જે દિવસે આ પૃથ્વીને છોડીને પોતાના ધામમાં પધાર્યા તે જ દિવસે આ મલિન કાય કલયુગ પૃથ્વી પર પ્રગટ થયો. સમુદ્રે મનુષ્ય વિનાની દ્વારકાને ડૂબાડી દીધી, માત્ર ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર આજે પણ ડૂબતું નથી. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય વિરાજમાન રહે છે. એ પરમ પવિત્ર ભગવત ધામ સમસ્ત પાતકોનો નાશ કરનારું છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓથી યુક્ત પવિત્ર સ્થાનના દર્શન કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. અર્જુન દ્વારકાવાસીઓને સાથે લઈને પ્રચુર ધન ધાન્યથી સંપન્ન પંચનંદ એટલે પંજાબ દેશમાં જઈ પહોંચ્યા. ત્યાં એમણે એક સ્થાન પર પડાવ નાખ્યો. ત્યાં મોટી સંખ્યામાં લૂંટારા રહેતા હતા. એમણે જોયું કે એકમાત્ર અર્જુન જ મોટી સંખ્યામાં સ્ત્રીઓને લઈને જઈ રહ્યો છે. ત્યારે એમના મનમાં લોભ ઉત્પન્ન થયો. લોભથી એમનો વિવેક નષ્ટ થઈ ગયો. તેથી અત્યંત છકી ગયેલા એ પાપાચારી આભીર લોકો ભેગા થઈને પરસ્પર વિચાર કરવા લાગ્યા. ભાઈઓ, આ અર્જુન એકલો જ આપણા બધાની અવગણના કરીને આ સ્ત્રીઓને લઈને જઈ રહ્યો છે. એના હાથમાં માત્ર ધનુષ્ય છે. આ ધનુષ્યના બળ પર એ આપણા બળનો તિરસ્કાર કરતો જઈ રહ્યો છે. એ આપણા માટે ધિક્કારની વાત છે. તમે બધા પોતાના બળનો પરિચય આપો. આવો નિશ્ચય કરીને લાકડીઓ અને રોડા લઈને હજારો ડાકુઓ તે સ્ત્રીઓ પર તૂટી પડ્યા. એ જોઈને કુંતી નંદન અર્જુને તેમનો ઉપહાસ કરતા હોય એમ કહ્યું, અરે પાપીઓ, જો તમારે મરવું ન હોય તો ચાલ્યા જાઓ. આ ભીરો પર અર્જુનની ધમકીની કોઈ અસર ન થઈ. તેમણે અર્જુનના વચનોની અવગણના કરીને બધું ધન લૂંટી લીધું. ત્યારે અર્જુને પોતાના દિવ્ય ગાંડીવ ધનુષ્યને ચડાવવાનો આરંભ કર્યો. પરંતુ આજે એ તે ધનુષ્યની પ્રત્યંચા ચડાવી ન શક્યા. બહુ મુશ્કેલીથી કોઈ રીતે તેમણે ધનુષ્ય પર પ્રત્યંચા ચડાવી તો પણ તે ઢીલી થઈ ગઈ. તથા તેમણે બહુ સ્મરણ કરવા છતાં પણ તેમને કોઈ અસ્ત્ર શસ્ત્રનું સ્મરણ ન થયું. તેમણે ડાકુઓ પર બાણ ચલાવ્યા, પરંતુ તે બાણ ડાકુઓને ઘાયલ કરી ન શક્યા. અગ્નિદેવે આપેલા અક્ષય બાણ તે ગોવાળો સાથે યુદ્ધ કરવામાં નષ્ટ થઈ ગયા. અર્જુનની શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ. તે સમયે અર્જુનના મનમાં એ નિશ્ચય થયો કે મેં મારા બાણોથી જે મોટા મોટા રાજાઓને પરાસ્ત કર્યા છે તે બળ ભગવાન શ્રીકૃષ્ણનું જ હતું. બાણ સમાપ્ત થઈ ગયા પછી અર્જુને ધનુષ્યની અણીથી ડાકુઓને મારવાનો આરંભ કર્યો. પરંતુ ગોવાળ અર્જુનના કૃત્યની હાંસી ઉડાવવા લાગ્યા. અર્જુનની નજર સામે એ બધા લૂંટારા વૃષ્ણી અને અંધક વંશીની સ્ત્રીઓને લઈને ચારે બાજુ ભાગી ગયા. ત્યારે અર્જુને દુઃખી થઈને કહ્યું, હાય, આ બહુ દુઃખની વાત થઈ. અહો, ભગવાન શ્રી કૃષ્ણે મને એકલો છોડી દીધો. આમ કહીને રડવા લાગ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા, હાય, આ તે જ ધનુષ્ય છે, તે જ બાણ છે, તે જ રથ છે અને તે જ ઘોડા છે, પરંતુ આજે બધું એક સાથે નષ્ટ થઈ ગયું. અહો, દેવ બહુ પ્રબળ છે. મહાત્મા શ્રી કૃષ્ણ વિના મારામાં સામર્થ હોવા છતાં નીચ પુરુષોના હાથે અપમાનિત થવું પડ્યું. તે જ મારી ભુજાઓ, તે જ મુઠ્ઠી અને તે જ હું અર્જુન, પરંતુ એ પુણ્ય પુરુષ શ્રી કૃષ્ણ વિના બધું જ સારહીન થઈ ગયું. મારું અર્જુનત્વ અને ભીમસેનનું ભીમત્વ ભગવાનને કારણે જ હતું. તેથી જ તો આજે તેમના ન રહેવાથી મને ગોવાળોએ જીતી લીધો. અન્યથા બધું કઈ રીતે સંભવ હતું? આમ કહીને અર્જુન પોતાના શ્રેષ્ઠ નગર ઇન્દ્રપ્રસ્થમાં ગયા. ત્યાં તેમણે યાદવ કુમાર વ્રજને યાદવોનો રાજા બનાવ્યો. ત્યાર પછી વનમાં આવીને વ્યાસજી કહે છે કે મને મળીને એમણે વિનયપૂર્વક પ્રણામ કર્યા. અર્જુનને મારા ચરણોની વંદના કરતો જોઈને મેં પૂછ્યું, પાર્થ, તમે આટલા ઉદાસ કેમ દેખાઓ છો? તમે કોઈ બ્રાહ્મણની હત્યા તો કરી નથી ને? કે પછી વિજયની આશા ભંગ થવાથી દુઃખી થઈ રહ્યા છો? આજે તમે સાવ નિસ્તેજ દેખાઓ છો. તમે કોઈ અગમ્ય સ્ત્રી સાથે રમણ તો નથી કર્યું ને? કે પછી કોઈ નિમ્ન શ્રેણીના લોકોએ તમને યુદ્ધમાં પરાજિત કર્યા છે? મારા પ્રમાણે પૂછવાથી અર્જુને લાંબો નિશાસો નાખતા કહ્યું, ભગવાન, સાંભળો, જે અમારા તેજ બળ વીર્ય પરાક્રમ શ્રી અને કાંતિ હતા તે ભગવાન શ્રીકૃષ્ણ અમને છોડીને ચાલ્યા ગયા. મુનિ જે મહાન હોવા છતાં પણ સાધારણ મનુષ્યની જેમ અમારી સાથે હસી હસીને વાતો કર્યા કરતા હતા. એમના વિના આજે અમે ઘાસના પૂતળાની જેમ સારહીન થઈ ગયા છીએ. મારા દિવ્યાસ્ત્રો, દિવ્ય બાણ અને ગાંડી ધનુષની જે મૂર્તિમાન સાર તત્વ હતા તે ભગવાન પુરુષોત્તમ અમને છોડીને ચાલ્યા ગયા. જેમની કૃપા દ્રષ્ટિથી લક્ષ્મી, વિજય, સંપત્તિ અને ઉન્નતિએ કદી અમારો સાથ ન છોડ્યો તે ભગવાન ગોવિંદ અમને છોડીને ચાલ્યા ગયા. જેમના પ્રભાવરૂપી અગ્નિથી ભીષ્મ, દ્રોણ, કર્ણ અને દુર્યોધન વગેરે વીરો બળીને ભસ્મ થઈ ગયા તે ભગવાન શ્રીકૃષ્ણે આ ભૂમંડળનો ત્યાગ કરી દીધો. તાત, ચક્રપાણી ગોવિંદના વિરહમાં માત્ર હું જ નહીં, આખી પૃથ્વી પણ યૌવન, શ્રી અને કાંતિ વિહોણી દેખાય છે. જેમની કૃપાથી ભીષ્મ વગેરે વીર મારી સામે આવીને પતંગિયાની જેમ ભસ્મ થઈ ગયા, આજે તે શ્રીકૃષ્ણ વિના મને ગોવાળોએ પરાસ્ત કરી દીધો. જેમના પ્રભાવથી મારું ગાંડીવ ધનુષ્ય ત્રણેય લોકમાં વિખ્યાત થઈ ચૂક્યું હતું તે શ્રી હરિ વિના ગાંડીવને ગોવાળોએ લાકડીઓથી તિરસ્કૃત કરી દીધું. મહામુનિ, મારી સાથે હજારો અનાથ સ્ત્રીઓ હતી અને હું એમની રક્ષા માટે સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યો હતો, છતાં ડાકુઓએ માત્ર લાકડીઓના બળે એમને છીનવી લીધી. પિતામહ, આવી સ્થિતિમાં મારું શ્રીહીન થવું કોઈ આશ્ચર્યની વાત નથી. આશ્ચર્ય તો એ છે કે હું નીચ પુરુષો દ્વારા અપમાનના કીચડમાં ખરડાઈને પણ નિર્લજ્જતાપૂર્વક જીવી રહ્યો છું. વ્યાસજી કહે છે, દ્વિજવરો, પાંડુનંદન મહાત્મા અર્જુન અત્યંત દીન અને દુઃખી થઈ રહ્યા હતા. એમની વાત સાંભળીને મેં કહ્યું, પાર્થ, તમે દુઃખી ન થાઓ, સંકોચ પણ ન કરો, વિચારો ને સમજો, આ સંસારમાં કાળની ગતિ આવી જ છે. પાંડુનંદન, પ્રાણીઓની ઉન્નતિ અને અવનતિનું કારણ કાળ જ છે. આ જે કંઈ થાય છે અને થયું છે બધું કાળમૂલક જ છે એમ જાણીને તમે ધૈર્ય ધારણ કરો. નદી, સમુદ્ર, પર્વત, સમગ્ર પૃથ્વી, દેવતા, મનુષ્ય, પશુ, વૃક્ષ અને સર્પ, વેચી વગેરે બધા પ્રાણીઓને કાળ જ ઉત્પન્ન કર્યા છે અને કાળ દ્વારા જ પુનઃ તેમનો સંહાર થશે. આ સગળો પ્રપંચ કાળ સ્વરૂપ જ છે એમ જાણીને શાંત થઈ જાઓ. ધનંજય, તમે શ્રીકૃષ્ણનો જેવો મહિમા કહ્યો છે તે તેવો જ છે. તેમણે પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ અહીં અવતાર લીધો હતો. જ્યારે પૃથ્વી પર ભાર વધી ગયો અને તે દબાવવા લાગી એટલે પૃથ્વી દેવતાઓ પાસે ગઈ હતી. તે માટે જ ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા શ્રીહરિએ અવતાર લીધો હતો. એ કાર્ય પૂરું થઈ ગયું. સગળા દુષ્ટ રાજાઓ મરાઈ ગયા તથા વૃષ્ણિ અને અંધક વંશનો પણ સંહાર થઈ ગયો. હવે ભગવાન માટે કરવા જેવું કોઈ કાર્ય અહીં બાકી રહ્યું ન હતું. તેથી અવતાર કાર્ય પૂરું કરીને તેઓ ઈચ્છા અનુસાર પોતાના ધામમાં ચાલ્યા ગયા છે. દેવ દેવ ભગવાન શ્રીકૃષ્ણ યથા સમય સંસારનું સર્જન, પાલન, સંહાર કરતા રહે છે. જેમ કે હાલ પણ તેમણે દુષ્ટ રાક્ષસોનો સંહાર કર્યો હતો. તેથી પાર્થ, તમારે પોતાના પરાજયથી દુઃખી થવું ન જોઈએ. કેમ કે અભ્યુદયનો સમય આવતા જ પુરુષ દ્વારા મોટા મોટા પરાક્રમો થાય છે. જે સમયે તમે એકલાએ જ ભીષ્મ જેવા વીરોનો વધ કર્યો હતો તે સમયે તેમનો પણ શું પોતાનાથી ન્યૂન પુરુષ દ્વારા પરાભવ થયો ન હતો. પરંતુ આ પરાજય કાળની જ કરણી હતી. ભગવાન વિષ્ણુના પ્રભાવથી જે પ્રમાણે તમારા દ્વારા તેમનો પરાજય થયો તે જ પ્રમાણે લૂંટારાઓના હાથે તમારો પરાજય થયો. તે જગતપતિ ભગવાન શ્રીકૃષ્ણ ભિન્ન ભિન્ન શરીરોમાં પ્રવેશ કરીને સંસારનું પાલન કરે છે અને અંતે બધાનો સંહાર કરી નાખે છે. જ્યારે તમારા અભ્યુદયનો સમય હતો ત્યારે ભગવાન તમારા સહાયક થઈ ગયા હતા, અને જ્યારે તે સમય પસાર થઈ ગયો ત્યારે તમારા વિપક્ષીઓ પર ભગવાનની કૃપા દ્રષ્ટિ થઈ છે. તમે ગંગા પુત્ર ભીષ્મ સહિત સગળા કૌરવોનો સંહાર કરી નાખશો એ વાત પર પહેલા કોણ વિશ્વાસ કરતું હતું, અને હવે તમારે ગોવાળોથી પરાસ્ત થવું પડશે એ વાત પણ કોણ માની શકતું હતું. પરંતુ બંને વાતો સંભવ થઈ. પાર્થ, આ સમસ્ત ભૂતોમાં શ્રી હરિની લીલાનો વિલાસ છે, તેથી તમારે જરા પણ શોક કરવો ન જોઈએ. સમગ્ર જગતના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણએ યાદવોનો સંહાર કર્યો છે, તમારા બધાનો અંતકાળ નજીક જ છે, તેથી ભગવાને તમારા બળ, તેજ, પરાક્રમ અને મહાત્મયનો પહેલા જ સંહાર કરી દીધો છે. જે જન્મ લઈ ચૂક્યો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, જે ઊંચે ચડી ચૂક્યો છે તેનું નીચે પડવું પણ નિશ્ચિત છે. સંયોગનું અવસાન વિયોગમાં જ થાય છે, અને સંગ્રહ થઈ ગયા બાદ તેનો ક્ષય થવો પણ નિશ્ચિત છે. એમ સમજીને વિદ્વાન પુરુષો હર્ષ શોક કરતા નથી, અને અન્ય મનુષ્યો પણ એમના આચરણ પરથી બોધ લઈને તેવા જ બને છે. જાતસ્ય નિયતો મૃત્યુ પતનમ ચ તથોન્નતે વિપ્રયોગા વસાનસ્તુ સંયોગ સંચય ક્ષય વિજ્ઞાય ન બુદ્ધા શોકમ ન હર્ષમ ઉપયાંતિ યે તેષામ ઉવેતરે ચેષ્ટામ શિક્ષંતઃ સંતિ તાદૃશાઃ. 212માં અધ્યાય 89 થી 90 શ્લોક સંખ્યા. નરશ્રેષ્ઠ, એમ સમજીને તમારે ભાઈઓ છે વનમાં જવું જોઈએ. હવે જાઓ અને ધર્મરાજ યુધિષ્ઠિરને મારી આ બધી વાતો કહો. વીર, 2 દિવસમાં જ પોતાના ભાઈઓ સહિત જો બની શકે તો ઘરમાંથી પ્રસ્થાન કરી દો. આ સાંભળીને અર્જુને ધર્મરાજ પાસે જઈને પોતે જોયેલી અને અનુભવેલી બધી વાતો કહી સંભળાવી. અર્જુનના મુખેથી મારો સંદેશો સાંભળીને 5 પાંડવો પરીક્ષિતને રાજ્ય પર અભિષિક્ત કરીને વનમાં ચાલ્યા ગયા. મુનિવરો, આ પ્રમાણે મેં તમને યદુકુળમાં અવતીર્ણ ભગવાન શ્રી કૃષ્ણની સગળી લીલાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. અધ્યાય 84 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.